મિત્રો, આજના સમયમાં લોકો પેકિંગ, લોગો, એડવર્ટાઇઝિંગ આ બધાની પાછળ દોડે છે. પણ સાચી બ્રાન્ડ શું છે? સાચી બ્રાન્ડ એટલે આપણું કેરેક્ટર. જો આપણે ઈમાનદાર હોઈએ તો આપણે કોઈ પ્રમોશન કરવાની જરૂર નથી, આપણું કામ જ આપણું નામ બનાવી દેશે. વિચાર કરો, બ્રાન્ડ બનાવવામાં વર્ષો લાગે છે, પણ ટ્રસ્ટ ગુમાવવામાં માત્ર એક ક્ષણ. અને ટ્રસ્ટ બનાવવાનો એક જ રસ્તો છે, સતત ઈમાનદારી. કોઈ જોઈ રહ્યું હોય કે ના જોઈ રહ્યું હોય, આપણે સાચું કરતા રહીએ એ જ આપણી ઓળખ છે. વોરેન બફેટ પણ કહેતા, ઇટ ટેક્સ 20 યર્સ ટુ બિલ્ડ ધ રેપ્યુટેશન એન્ડ જસ્ટ 5 મિનિટ્સ ટુ રૂઇન ઇટ. તો નક્કી આપણે કરવાનું છે કે ટેમ્પરરી સક્સેસ પાછળ દોડવું છે કે પરમેનન્ટ રિસ્પેક્ટ મેળવવી છે. મિત્રો, યાદ રાખીએ, પૈસા, પદ, પાવર, પ્રતિષ્ઠા બધું પાછું મળી શકે છે, પણ જો એકવાર કેરેક્ટર તૂટી જાય તો બધું ખતમ. એટલે જ કહેવાય છે, ઈમાનદારી એ સૌથી મોટી બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ લાઈફ ટાઈમ ચાલે છે.